દેવી ભાગવત સ્કંદ ત્રીજો અધ્યાય 18-19. રાજકુમારી શશિકલાનું સુદર્શનને મનથી વરણ કરવું, કાશીરાજની રાણીનું કન્યાને સમજાવવું, કન્યાનો સુદર્શન સાથે લગ્ન કરવાનો નિશ્ચય પ્રગટ કરવો, સુદર્શન અને અન્ય રાજાઓનું સ્વયંવરમાં પહોંચવું. વ્યાસજી કહે છે, બ્રાહ્મણની વાત સાંભળીને સુંદર એવી શશિકલાના મનમાં પ્રેમની ધારા ઉછળવા લાગી. તે બ્રાહ્મણ તો ત્યાંથી ચાલ્યો ગયો. સુદર્શનના પ્રતિ શશિકલાનો પ્રેમ તો પહેલેથી હતો જ. તેમાં પાછો વધારો થવાથી તે અત્યંત વ્યાકુળ થઈ ગઈ. તેની એક પ્રિય સખીને શશિકલાએ કહ્યું, સખી, જે રાજકુમારની વાત સાંભળીને મારા શરીરમાં શોભ વ્યાકુળતા ઉત્પન્ન થયો છે, તે પુરુષ અવશ્ય કોઈ ઉત્તમ કુળનો રાજકુમાર છે. હજી શૃંગાર રસથી તે અપરિચિત છે. એક સાક્ષાત કામદેવ જેવા તે રાજકુમારને મેં સ્વપ્નમાં જોયો છે. ત્યારથી તેના વિરહમાં અત્યંત વ્યાકુળ થઈ ગઈ છું. મારું કોમળ મન તેની યાદથી વ્યથિત થયું છે. હે સખી, હવે મને શરીર પરનું શીતળ ચંદન વિષ જેવું, માળા સર્પ જેવી અને ચંદ્રમાની ચાંદની અગ્નિ જેવી લાગે છે. રાજમહેલ, બગીચો, પર્વત અથવા સરોવર કોઈ પણ સ્થળે મારા મનને શાંતિ મળતી નથી. દિવસે અથવા રાત્રે જેટલા સુખના સાધન છે તે મને સુખી રાખી શકતા નથી. સુંદર સૈયા, તાંબુલ, ગીત સંગીત કોઈ પણ મારા મનને પ્રસન્ન કરી શકતા નથી, કે નથી કોઈ પદાર્થ મારી આંખોને તૃપ્ત કરી શકતો. તેથી હવે હું તે વનમાં જવા ઈચ્છું છું જ્યાં તે રાજકુમાર રહે છે. પરંતુ કુળની લાજ મને તેમ કરતા રોકી રહી છે. સાથે સાથે હું મારા પિતાશ્રીના આધીન પણ છું. હું શું કરું? મારા પિતાશ્રી હાલ તુરંત સ્વયંવર રચવા પણ તૈયાર નથી. સ્વયંવરનું આયોજન થયું હોત તો તે વખતે હું રાજકુમાર સુદર્શન માટે મારી ઈચ્છા પ્રગટ કરી દે. માની લઉં કે બીજા અનેક અત્યંત સંપત્તિવાળા રાજાઓ છે, પરંતુ તે કોઈ મારા મનને મુગ્ધ કરી શકતા નથી. મારા મનમાં તો બસ એકમાત્ર તે રાજ્ય વગરનો સુદર્શન જ વસી ગયો છે. વ્યાસજી કહે છે, રાજકુમાર સુદર્શન પાસે કોઈ સહાયક ન હતો, કે ન તેની પાસે કોઈ સંપત્તિ હતી અને ન તે શૂરવીર હતો. તે તો ફળ મૂળ ખાઈ વનવાસી જીવન જીવતો હતો. માત્ર ભગવતી જગદંબિકાનો કામ બીજ મંત્ર તેના હૃદયમાં હતો. તે મંત્ર જપના પ્રભાવથી સુદર્શનને બધી સિદ્ધિઓ વરી હતી. દેવીનો બીજ મંત્ર તેના હૃદયમાંથી ક્ષણ માટે પણ વિસરાતો ન હતો. નિરંતર જપ ચાલ્યા કરતા હતા. એક રાત્રે સ્વપ્નમાં ભગવતી જગદંબિકાએ તેને દર્શન આપ્યા. તે અવ્યક્ત સ્વરૂપિણી ભગવતી પ્રસન્ન થાય ત્યારે સર્વ સંપત્તિ આપે છે. શૃંગબેરપુરના અધ્યક્ષ નિષાદે સુદર્શન પાસે આવીને એક ઉત્તમ રથ આપ્યો. તે રથ આવશ્યક તમામ સામગ્રીથી પૂર્ણ હતો. તેમાં 4 ઘોડા જોડેલા હતા. રથ ઉપર ધજા ફરકી રહી હતી. રાજકુમાર સુદર્શનને મહાન પુરુષ સમજીને આ રથ તેને ઉપહાર તરીકે આપ્યો હતો. સુદર્શને સહર્ષ તેનો સ્વીકાર કર્યો અને મિત્રતાનો હાથ લંબાવવા આવેલા શૃંગબેરપુરના રાજા નિષાદનું ફળ ફૂલોથી યથોચિત સ્વાગત કર્યું. આતિથ્યનો સ્વીકાર કરી નિષાદ રાજ ચાલ્યા ગયા. ત્યારે ત્યાંના તપસ્વી મુનિઓ પ્રસન્ન થઈ સુદર્શનને કહેવા લાગ્યા, રાજકુમાર, તું ભગવતીની કૃપાથી થોડા સમય પછી એક સ્વતંત્ર રાજા બનીશ, એ ધ્રુવ સત્ય છે. હે સુંદર વ્રતધારી, ભગવતી જગદંબિકા વરદાન આપવામાં ઉદાર અને સંસારમાં પડેલાઓને મોહિત કરનારા છે, તે દેવી તારા ઉપર પ્રસન્ન છે. હવે તને ઉત્તમ મિત્ર પણ મળી ગયો છે, તેથી હવે ચિંતાનું કોઈ કારણ નથી. ત્યાર પછી મુનિઓએ મનોરમાને કહ્યું, હે સુમુખી, હવે તમારો આ પુત્ર ભૂમંડળનો સમ્રાટ બનશે. મનોરમાએ કહ્યું, મહારાજ, આપનું વચન સત્ય થાઓ, આ કુમાર હંમેશા આપની સેવા કરશે. શ્રેષ્ઠ ઉપાસનાથી સંસારમાં કશું દુર્લભ નથી. જો મારી પાસે કોઈ સેના નથી, મંત્રીઓ નથી અને ધનથી ભરપૂર ખજાનો પણ નથી, મારી પાસે બળવાન સહાયક સૈનિકો પણ નથી, પછી કોના બળે મારો પુત્ર રાજ્ય પ્રાપ્ત કરી શકશે? હા, આપ બધા મંત્રોને સારી રીતે જાણનારા વિદ્વાન છો. આપના આશીર્વાદથી મારો પુત્ર રાજા થશે તેમાં મને લેશ માત્ર આશ્ચર્ય નથી. વ્યાસજી કહે છે, સુદર્શનની બધી વિદ્યાઓ સુલભ હતી. તે રાજકુમાર રથ પર બેસી જ્યાં જતો ત્યાં એકલો હોવા છતાં તેના પ્રકાશથી એક અક્ષુણી સેના તેની સાથે હોય તેવું લાગતું હતું. હે રાજન, સુદર્શન પ્રસન્નતાપૂર્વક નિરંતર બીજ મંત્રનો જપ કરતો હતો. મંત્રના પ્રભાવથી તેનામાં અપાર શક્તિનો સંચાર થયો હતો. એ સિવાય બીજા કોઈ કારણ અને સ્થાન જ ન હતું. ક્લિમનો આ કામરાજ કહેવાતો બીજ મંત્ર અત્યંત દિવ્ય છે. કોઈ સદગુરુ પાસે તેની દીક્ષા લઈને શાંત ચિત્તથી પવિત્રતાપૂર્વક તેનો જપ કરે તો તેની બધી મનોકામના પૂર્ણ થાય છે. મહારાજ, પૃથ્વી અથવા સ્વર્ગમાં પણ કોઈ દુર્લભ પદાર્થ જે ભગવતી જગદંબિકાની કૃપાથી સુલભ ન બને. તે અતિ કમભાગી મૂર્ખ છે અને રોગોથી ઘેરાયેલા છે, જે જગદંબિકાના પૂજનમાં અતૂટ શ્રદ્ધા નથી રાખતા. હે ગુરુનંદન, જે પુરાણ કાળથી દેવતાઓની જનની હોવાને કારણે આદિ માતાના નામે પ્રસિદ્ધ છે, તે જ ભગવતી બુદ્ધિ કીર્તિ ધૃતિ લક્ષ્મી શક્તિ શ્રદ્ધા મતિ અને સ્મૃતિ વગેરે રૂપ સમસ્ત પ્રાણીઓના કલ્યાણ માટે પધાર્યા છે. તે બિલકુલ નિર્વિવાદ વાત છે, જે મનુષ્ય આ રૂપોમાં ભગવતીને નથી ઓળખતા તેમની બુદ્ધિ જરૂર માયાએ હરી લીધી છે, તેથી તે અનેક વાદ વિવાદોમાં પોતાની બુદ્ધિ વાપરે છે. પરંતુ વિશ્વ પર શાસન કરવા વાળી કલ્યાણદાયી ભગવતીની ઉપાસના નથી કરતા. બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇન્દ્ર યમ કુબેર વાયુ અગ્નિ ત્વષ્ટા પુષા અશ્વિની કુમાર ભગ આદિત્ય વસુ રુદ્ર વિશ્વદેવ અને મરુદગણ આ બધા જ સૃષ્ટિ પાલન અને સંહાર કરવામાં નિપુણ દેવતાઓ તે ભગવતી જગદંબિકાનું ધ્યાન કરે છે. એવો કોણ વિદ્વાન છે જે તે પરબ્રહ્મ સ્વરૂપા આદિશક્તિની આરાધના ન કરતો હોય? બધા જ મનોરથો પૂરા કરવા વાળી તે કલ્યાણમય દેવીને સુદર્શને પોતાના જ્ઞાનનો વિષય બનાવી લીધા હતા, તેથી તેના બધા કાર્ય સિદ્ધ થયા. તે વિદ્યા અને અવિદ્યા રૂપે બિરાજમાન ભગવતી જગદંબા સાક્ષાત પરબ્રહ્મ જ છે. સાધારણ રીતે બધા લોકોને તેમના દર્શન થતા નથી. તે ભગવતી મુમુક્ષ જનોને અત્યંત પ્રિય છે. ભગવતીની કૃપા વિના પરમાત્માના સ્વરૂપને કોઈ જાણી શકતું નથી. ત્રિવિધ સૃષ્ટિની વ્યવસ્થા કરીને બધી જ શક્તિને જે પોતાનામાં દેખાડી રહ્યા છે, તે ભગવતીનું મનમાં સતત ચિંતન કરીને સુદર્શન વનમાં રહેતો હતો ત્યારે તેને રાજ્ય ગાદી મળવા કરતા પણ અનેક ગણા સુખની અનુભૂતિ થતી હતી. આબાજી રાજા સુબાહુએ તેની કન્યા શશિકલા વિવાહ યોગ્ય થઈ છે એવું જાણીને ખૂબ જ સાવધાનીપૂર્વક તેના સ્વયંવરની તૈયારી કરાવી. વિદ્વાનોએ લગ્ન માટે ત્રણ પ્રકારના સ્વયંવરો જણાવ્યા છે. તેમાં રાજા હોય કે બીજા કોઈ પણ, બધા માટે નિયમ એક સરખો છે, ઈચ્છા સ્વયંવર, જેમાં કન્યા તેની ઈચ્છાથી કોઈ વરને પસંદ કરે છે. પ્રણ સ્વયંવર, તેમાં કોઈ પણ સંકલ્પ નક્કી કરવામાં આવ્યો હોય, જેમ ભગવાન શ્રીરામે શંકરનું ધનુષ્ય તોડીને જાનકી સાથે લગ્ન કર્યા હતા. ત્રીજા શૌર્ય શુલ્ક, એટલે જે બધાથી ચડિયાતો શરીર હોય તે જ કન્યાને લઈ જઈ શકે છે. આ સ્વયંવર ખાસ કરીને વીરો માટે હોય છે. મહારાજ સુબાહુના દરબારમાં ઈચ્છા સ્વયંવર યોજાયો હતો. શિલ્પીઓ પાસે અનેક મંચ બનાવ્યા, મંચોને આરામદાયક બિછાનાથી સજાવ્યા હતા. સભા ભવનમાં અનેક પ્રકારના મંડપો તૈયાર થયા. આ પ્રમાણે સ્વયંવરની બધી તૈયારીઓ થઈ ગઈ. પરંતુ શશિકલાના મનમાં ઉદ્વેગ થયો. તેણે તેની એક સખીને કહ્યું, તું એકાંતમાં જઈને મારી માતાને કહી દે કે હું મારા મનથી ધ્રુવ સંધિરાજના કુમારને પતિ રૂપે વરી ચૂકી છું. હવે સુદર્શન સિવાય બીજા કોઈને હું પતિ બનાવીશ નહીં. ભગવતી જગદંબિકાની કૃપાથી આ રાજકુમાર મારો પતિ બની ચૂક્યો છે. વ્યાસજી કહે છે, શશિકલાની તે સખી અત્યંત મધુરભાષી હતી. તે શશિકલાની માતા પાસે ગઈ અને એકાંત સ્થાને બોલાવી મધુર શબ્દોમાં કહેવા લાગી, સાધ્વી, આપની પુત્રી દુખી છે. કલ્યાણ, તેણે મારા દ્વારા આપને વિનંતી કરી છે, આપ તેની વાત સાંભળો અને તરત જ તેના હિતમાં પ્રયત્ન કરો. તેનું કહેવું છે કે ભરદ્વાજીના પવિત્ર આશ્રમમાં જે રાજા ધ્રુવ સંધિનો કુમાર સુદર્શન છે, તેને હું મારા મનથી પતિ તરીકે વરી ચૂકી છું. તેથી હું બીજા કોઈ રાજાને મારો પતિ બનાવીશ નહીં. વ્યાસજી કહે છે, શશિકલાનો સંદેશ સાંભળીને રાણીએ રાજાને બધી વાત કહી. આ સાંભળીને રાજા સુબાહુને આશ્ચર્ય થયું. વારંવાર હસીને તેણે તેના પત્ની વિદર્ભ રાજકુમારીને સ્પષ્ટ વાત કહી, સુંદરી, તું તે બાળકના વિશે જાણે છે ને? તેને રાજ્યમાંથી કાઢી મૂક્યો છે. નિર્જન વનમાં એકલો તેની મા સાથે રહે છે. રાજા વીરસેન તેના પક્ષમાં હતો, તેને યુધાજીતે મારી નાખ્યો. હે પ્રિય, સાચું કહે, આવો નિર્ધન છોકરો મારી કન્યાનો પતિ થવાનો અધિકારી કઈ રીતે બની શકે? સંભવ છે આ વાત તેને ગમતી ન હોય, છતાં તું શશિકલાને કહી દે કે સ્વયંવરમાં એક એક થી વધીને સંપત્તિશાળી રાજાઓ આવશે. વ્યાસજી કહે છે, પતિની આજ્ઞા પ્રમાણે રાણીએ તેની પુત્રીને પોતાના ખોળામાં બેસાડી અને સમજાવીને મીઠી વાણીમાં કહ્યું, બેટા, તું શા માટે મને અપ્રિય અને અર્થ વગરની વાત કરે છે? સુવ્રત, તારા પિતાશ્રી તારી આ વાતથી અત્યંત દુઃખી થઈ રહ્યા છે, કારણ કે સુદર્શન અત્યંત કમભાગી, રાજ્યચ્યુત, રાજમાંથી કાઢી મૂકેલો અને આશ્રયહીન બાળક છે. તેની પાસે ધન પણ નથી. તેને તેના ભાઈ બંધુએ ઘરમાંથી કાઢી મૂક્યો છે. તેની મા સાથે તે વનમાં રહે છે. ફળમૂળ ખાઈને તે સુધા શાંત કરે છે. આવો કમભાગી, દુર્બળ અને વનવાસી પતિ તારા માટે ખરેખર અયોગ્ય છે. સુદર્શન સિવાય બીજા ઘણા બુદ્ધિમાન, સુંદર, સન્માની અને રાજોચિત ચિહ્નોથી સુશોભિત રાજકુમાર તારા માટે યોગ્ય વર છે. આ સુદર્શનનો જે એક સુંદર ભાઈ છે, જે અત્યારે કૌશલ દેશનો રાજા છે, તે ખૂબ સુંદર છે. તે બધા જ ઉત્તમ ગુણોથી પૂર્ણ છે. બેટી, મેં એક બીજી પણ વાત સાંભળી છે, તે સાંભળ. રાજા યુધાજીત સુદર્શનનો વધ કરવા માટે હંમેશા તત્પર રહે છે. તેણે ઘોર યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીને તેના દોહિત્ર શત્રુજીતને રાજગાદી પર બેસાડ્યો છે. તે યુદ્ધમાં સુદર્શનના નાના માતામહ રાજા વીરસિંહ મરાઈ ગયા. ત્યાર પછી મંત્રીઓ સાથે સલાહ લઈને યુધાજિત સુદર્શનને મારવા માટે ભરદ્વાજજીના આશ્રમે આવ્યો હતો. મુનિએ તેને રોક્યો, પછી તે પાછો ચાલ્યો ગયો. તેથી બેટી, આવો વર તારા માટે કઈ રીતે યોગ્ય કહેવાય? શશિકલાએ કહ્યું, માં, મારા માટે તો તે વનવાસી રાજકુમાર જ શ્રેષ્ઠ છે. જે રીતે સરિયાતીની આજ્ઞા માનીને તેમની પતિવ્રતા પુત્રી સુકન્યા ચ્યવન મુનિ પાસે ગઈ અને તેને પતિ રૂપે સ્વીકારીને તેની સેવા શુશ્રુષા કરવા લાગી, તે જ પ્રમાણે હું પણ સેવામય જીવન ગાળીશ. કારણ કે પતિની સેવા કરવાથી સ્ત્રીને મોક્ષ પ્રાપ્ત થાય છે. નિષ્કપટ કાર્ય ખરેખર સ્ત્રી માટે સુખદાયી બને છે. તે ઉત્તમ વરને વરવા માટે ભગવતી જગદંબાએ મને સ્વપ્નમાં આદેશ આપ્યો છે. તેથી હવે તેના સિવાય બીજા રાજકુમારને હું કઈ રીતે પતિ રૂપે સ્વીકારું? ભગવતીએ મારા ચિત્તરૂપી દિવાલ પર સુદર્શન જ પતિ હોવાનું લખી દીધું છે. તેથી તેને છોડીને હું બીજા કોઈ પણ સુંદર રાજકુમારને મારો પતિ નહીં બનાવું. વ્યાસજી કહે છે, રાજન, આ વાતચીતમાં શશિકલાએ અનેક પ્રમાણ પ્રસ્તુત કરીને તેની માતાને સમજાવી દીધા અને રાણીએ શશિકલાની બધી વાત રાજાને કહી, છતાં પણ સ્વયંવર વિવાહની વ્યવસ્થા રદ ન થઈ. હવે જ્યારે સ્વયંવરનો દિવસ એકદમ નજીક આવ્યો ત્યારે શશિકલા એક બ્રાહ્મણને ભરદ્વાજજીના આશ્રમે મોકલ્યો. તેણે તે બ્રાહ્મણને વિનંતી કરી કે તમે સુદર્શનને મારો સંદેશો પહોંચાડો અને આ વાત મારા પિતાશ્રીથી ખાનગી રહેવી જોઈએ. હે ભૂદેવ, આપ મારી વાત ઉપર ધ્યાન આપીને તરત જ ભરદ્વાજજીના આશ્રમ પર જઈ સુદર્શનને મારો સંદેશો આપો કે મારા માતા પિતાએ મારા સ્વયંવરની બધી તૈયારી પૂરી કરી છે. તે સ્વયંવરમાં અનેક બળવાન રાજાઓ આવવાના છે, પરંતુ હું તો અત્યંત પ્રસન્નતાથી બધી રીતે આપને પતિ રૂપે વરી ચૂકી છું. ભગવતીએ મને સ્વપ્નમાં કહ્યું છે કે આપ દેવ જેવા રાજકુમાર મારા પતિ થશો. ઝેર ખાઈ લેવું અથવા અગ્નિસ્નાન કરવું મારા માટે શક્ય છે, પરંતુ માતા પિતાના કહેવા છતાં હું આપ સિવાય બીજા કોઈને પતિ બનાવી શકું એમ નથી. કારણ કે હું મન વચન અને કર્મથી આપને વરી ચૂકી છું. ભગવતી જગદંબાની કૃપાથી આપણું અવશ્ય કલ્યાણ થશે. દેવ બળને સર્વોપરી માનીને આપ આજે જ અહીં પધારો. આ સમસ્ત જગત જેના આધીન છે તે ભગવતીની આજ્ઞા છે. ભગવતીની વાત ક્યારેય અસત્ય થઈ શકે નહીં. શંકર વગેરે દેવતાઓ પણ તે ભગવતીના અધિકારમાં રહે છે. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ એકાંતમાં જઈને તે રાજકુમારને મારી આ તમામ વાતો સારી રીતે સમજાવી દો. હે પુણ્યાત્મા, જે રીતે મારું કાર્ય સંપન્ન થાય તેવું આપ કરવાની કૃપા કરો. આ પ્રમાણે કહ્યા પછી દક્ષિણા આપીને શશિકલાએ તે બ્રાહ્મણને મોકલી આપ્યો. તે બ્રાહ્મણે તરત જ ભરદ્વાજજીના આશ્રમે જઈને સુદર્શનને બધી વાત કહીને તે પાછો આવ્યો. તે બ્રાહ્મણે અત્યંત આદરથી તે રાજકુમારને સ્વયંવરમાં આવવા માટે રાજી કરી દીધો. વ્યાસજી કહે છે, પોતાના પુત્ર સુદર્શનને સ્વયંવરમાં જવાની તૈયારી કરતો જોઈને તેની માતા મનોરમાને ખૂબ દુઃખ થયું. તેનું શરીર ધ્રુજવા લાગ્યું. તેને અનેક ભય દેખાવા લાગ્યા. આંખોથી આંસુ વહાવતી તે કહેવા લાગી, પુત્ર, આજે તું ક્યાં જવાની તૈયારી કરી રહ્યો છે? અરે બેટા, આ સમાજ તો રાજાઓનો છે, તારી પાસે એક પણ રક્ષક નથી અને ભયંકર શત્રુઓ તો ત્યાં છે જ. શું સમજીને તું આ પગલું ભરી રહ્યો છે? જો બેટા, એ સ્વયંવરમાં તને મારી નાખવાની ઈચ્છા ધરાવતો યુધાજીત આવશે. તારી રક્ષા કરનાર બીજું ત્યાં કોઈ છે નહીં, તેથી બેટા તું ત્યાં જઈશ નહીં, મારો તું એક જ પુત્ર છે, હું અત્યંત દુઃખી છું, તું જ મારા જીવનનો આધાર છે, તારા ચાલ્યા જવાથી હું નિરાશ્રય થઈ જઈશ, મહાભાગ જેનાથી મારે નારાજ થવું પડે એવું કાર્ય કરવું તારા માટે શોભાસ્પદ નથી, જેણે મારા પિતાશ્રીને મારી નાખ્યા હતા તે રાજા પણ સ્વયંવરમાં આવશે, સંભવ છે ત્યાં તારા એકલા જવાથી તે તને પણ મારી નાખે, સુદર્શને કહ્યું, કલ્યાણમયી માં જે થવાનું છે તે તો થઈને જ રહેશે, તે સંબંધમાં વિચાર કરવો બિલકુલ વ્યર્થ છે, ભગવતી જગદંબિકાની આજ્ઞા માનીને આજે હું સ્વયંવરમાં જઈ રહ્યો છું, માતા તું સતરાણી છે, તારા માટે આ પ્રકારનો શોક ઉચિત નથી, ભગવતીની કૃપાથી મારા મનમાં સહેજ પણ ભય નથી, વ્યાસજી કહે છે. આ પ્રમાણે કહીને સુદર્શન રથમાં બેસીને જવા તૈયાર થયો. માતા મનોરમાએ તેને અનેક આશીર્વાદની સાથે તેના વિચારનું સમર્થન કર્યું. તે બોલ્યા, ભગવતી જગદંબા તારી આગળના ભાગમાં રક્ષા કરો, પાર્વતી પાછળના ભાગની રક્ષા કરો, બંને બાજુઓમાં પણ મા પાર્વતી રક્ષા કરો, ભગવતી શિવા સર્વત્ર રક્ષા કરો, કોઈ મુશ્કેલી આવી પડે ત્યારે ભગવતી વારાહી તારી રક્ષા કરો, દુઃખમાં દુર્ગા રક્ષા કરો, ક્લેશમાં કાલિકા અને ભયમાં ભગવતી પરમેશ્વરીની તારી રક્ષા કરો. તે મંડપમાં ભગવતી માતંગી અને સ્વયંવરમાં ભગવતી સૌમ્યા તારી રક્ષા કરો, સંસાર બંધનને કાપવા વાળી ભગવતી ભવાની રાજાઓની વચ્ચે તારી રક્ષા કરો, પર્વતોના દુર્ગમ સ્થાનોમાં દેવી ગિરિજા, ચાર રસ્તાઓ પર ભગવતી ચામુંડા તથા જંગલોમાં સનાતની શ્રી કામગા દેવી તારી રક્ષા કરો. રઘુવંશનો વિસ્તાર કરવા વાળા મારા પુત્ર વિવાદ વચ્ચે દેવી વૈષ્ણવી તારી રક્ષા કરો. સંગ્રામમાં શત્રુઓ સાથે બાથ ભીડતા ભગવતી ભૈરવી તારી રક્ષા કરો. મહામાયા ભગવતી ભુવનેશ્વરી અખિલ જગતની માતા છે, તેમનું સ્વરૂપ સચ્ચિદ આનંદ છે, નિરંતર દેવતાઓના સમાજમાં તે તારી રક્ષા કરો, વ્યાસજી કહે છે. આ પ્રમાણે સુદર્શનને કહીને તેની માતા મનોરમા ભયભીત બનીને કાંપવા લાગી. તેમણે કહ્યું, પુત્ર હું પણ તારી સાથે આવું, તારા વિના અર્ધો ક્ષણ પણ હું રહી શકું એમ નથી, તેથી તારી જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં મને પણ સાથે લઈ જા. આમ કહીને તે તેની દાસી સાથે ઘેરથી નીકળી ગયા. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા, હવે તે બધા આનંદપૂર્વક ત્યાંથી નીકળ્યા. રઘુવંશી સુદર્શન મનોરમા અને દાસી ત્રણે એક જ રથમાં બેસીને સમયસર કાશી પહોંચી ગયા. તેમના આવવાના સમાચાર જાણીને ત્યાંના રાજા સુબાહુએ તેમનું યથોચિત સ્વાગત કર્યું. રહેવા માટે સુંદર મહેલ અને ભોજન પાણીની પૂરી વ્યવસ્થા કરી, તેમની સેવામાં સેવકો પણ મોકલી આપ્યા. ત્યાં દેશ વિદેશના રાજાઓ આવ્યા હતા, તેમની સાથે સુદર્શનની મુલાકાત થઈ. રાજા યુધાજિત પણ તેના દોહિત્ર સાથે ત્યાં આવ્યો હતો. કરુષ, મદ્ર, સિંધુ અને માહિષ્મતી વગેરે દેશોના સુપ્રસિદ્ધ રાજાઓ ત્યાં આવ્યા હતા. તે બધા જ મહાબળવાન હતા. પાંચાલ, કર્ણાટક, ચોલ, વિદર્ભ તથા બીજા પર્વતીય પ્રદેશોના ઘણા પ્રતાપી યોદ્ધા આ સ્વયંવરમાં સામેલ થયા હતા. આ બધાની પાસે 63 અક્ષૌહિણી સેનાઓ હતી. ચારે બાજુ સૈનિકો ઉભરાતા હતા. આ નગરી સૈનિકોથી ઘેરાઈ ગઈ હતી. ઉપર જણાવ્યા તે તથા તે સિવાયના ઘણા રાજાઓ ઉત્તમ હાથીઓ પર બેસીને સ્વયંવર જોવા માટે ત્યાં આવ્યા હતા. તે વખતે કેટલાક રાજકુમાર મળીને એવું કહેતા હતા, જુઓ તો ખરા, રાજકુમાર સુદર્શન અત્યંત શાંતિપૂર્વક અહીં આવ્યો છે. આ રઘુવંશી રાજકુમારની સાથે એક પણ સેવક નથી, માત્ર તેની માતાની સાથે રથ પર બેસી આવ્યો છે. અહીં આટલા બધા રાજકુમારો સૈન્ય અને શસ્ત્ર અસ્ત્ર સાથે આવ્યા છે, તેમને છોડીને આ રાજકુમારી આ નિર્ધન સુદર્શનને કઈ રીતે પસંદ કરશે? એટલામાં યુધાજીત ત્યાં આવ્યા. એટલામાં યુધાજીત ત્યાં આવેલા રાજાઓને કહેવા લાગ્યો, રાજકુમારી માટે હું આ સુદર્શનને કાળને હવાલે કરી દઈશ, તેમાં કોઈ શંકા નથી. ત્યારે નીતિશાસ્ત્રના પારંગત મહારાજ કેરલ નરેશે યુધાજીતને કહ્યું, રાજન, આ રાજકુમારીને પોતાની ઈચ્છા પ્રમાણે પતિની વરણી કરવા માટે આ સ્વયંવર થઈ રહ્યો છે. અહીં યુદ્ધ કરવું અનુચિત છે. અહીં બળપૂર્વક કન્યાને મેળવી શકાશે નહીં, ખૂબ પૈસાથી પણ કાર્ય સંભવ છે. અહીં તો કન્યા તેની ઈચ્છાથી વરની પસંદગી કરી શકે છે. પછી ન્યાયની દ્રષ્ટિએ વિવાદનો પ્રશ્ન જ ક્યાં છે? રાજ, તમે આ રાજકુમારને અન્યાયપૂર્વક રાજ્યમાંથી કાઢી મૂક્યો અને તમારા દોહિત્રને રાજગાદી પર બેસાડી દીધો છે. મહાભાગ, રઘુવંશમાં ઉત્પન્ન રાજકુમાર સુદર્શન મહારાજ કૌશલ નરેશનો સુપુત્ર છે. ખરેખર આ નિરપરાધી કુમારને તમે કઈ રીતે મારશો? આવું કરશો તો અન્યાયનું જે ફળ છે તે તમારે અવશ્ય ભોગવવું પડશે. જુઓ મહારાજ, બધા ઉપર શાસન કરનાર કોઈ બીજો જ જગત પિતા પરમેશ્વર બેઠેલો છે. મહારાજ, ધર્મનો વિજય થાય છે, નહીં કે અધર્મનો. જ્યાં ક્યાંય પણ જુઓ, સત્યનું માથું ઊંચું રહેશે, નહીં કે અસત્યનું. રાજેન્દ્ર, તમે અન્યાય છોડો અને પાપ બુદ્ધિનો ત્યાગ કરો. સુંદર અને સ્વરૂપવાન તમારો દુહિત્ર પણ અહીં આવ્યો છે. અત્યારે રાજ્ય ગાદી તેની શોભા વધારી રહી છે. કદાચ રાજકુમારી તેને પણ પસંદ કરી શકે છે. એટલું જ નહીં, આ રાજકુમારીના સ્વયંવરમાં ખૂબ જ પરાક્રમી બીજા પણ કેટલાય રાજકુમારો આવ્યા છે. રાજકુમારી તેની ઈચ્છાથી ગમે તેને સ્વીકારી શકે છે. પછી આમાં વિવાદનો પ્રશ્ન જ ક્યાં છે? વિવેકી પુરુષોએ આવો પરસ્પર દ્વેષ ભાવ રાખો સર્વથા અનુચિત છે. અધ્યાય 18-19 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.